श्री पद्म पुराण उत्तरखंड अध्याय 20 जेठ मासनी अपरा तथा निर्जला एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछ्यू, हे जनार्दन, जेठ महीनाना कृष्ण पक्ष में जे एकादशी आवे छे तेनु शू नाम छे? हूँ तेनु महात्म्य जाणवा चाहूँ छू, ते बतावानी कृपा करो। भगवान श्री कृष्ण बोलिया, हे राजन, तमे लोकहित माटे बहु सुंदर बात पूछी छे। राजेंद्र, आ एकादशी ने अपरा कहे छे। आ एकादशी अति पुण्यप्रद ने मोटा मोटा पातकों नो नाश करनारी छे। ब्रह्महत्या थी ग्रस्त गोत्र हत्या करनार, गर्भस्थ बाळक ने मारनार, परनिंदक तथा परस्त्री लंपट पुरुष पण जो अपरा एकादशी नु सेवन करे तो अवश्य पाप रहित थई जाय छे। जे खोटी साक्षी आपे, मापतोल में छेत्रे जाणिया विना ज नक्षत्रों की गणना करे अने खोटी रीते आयुर्वेद नो ज्ञाता बनीने वेद नु काम करे छे, आ बधा नरक में जनारा प्राणी छे। परंतु अपरा एकादशी ना सेवन थी ए बधा पण पाप रहित थई जाय छे। जो क्षत्रिय पोताना स्वधर्म नो परित्याग करीने युद्ध भूमि माथी भागी जाय छे तो ते घोर नरक में पड़े छे। जे शिष्य विद्या प्राप्त करीने स्वयं गुरु की निंदा करे छे, ते पण महापातकों थी युक्त थईने भयंकर नरक में पड़े छे। परंतु अपरा एकादशी ना सेवन थी आवा मनुष्य पण सदगति ने प्राप्त थाय छे। माघ में जारे सूर्य मकर राशि पर स्थित होय ते समय प्रयाग में स्नान करनार मनुष्य ने जे पुण्य मळे छे, काशी में शिवरात्रि नु व्रत करवाथी जे पुण्य थाय छे, पुण्य प्राप्त थाय छे। गया में पिंडदान करीने पितरों ने तृप्ति प्रदान करनार पुरुष जे पुण्य ने प्राप्त करे छे। बृहस्पति सिंह राशि पर स्थित थाय त्यारे गोदावरी में स्नान करनार ने जे फल मळे छे, बद्रिकाश्रम नी यात्रा समय भगवान केदारना दर्शन थी तथा बद्री तीर्थना सेवन थी जे पुण्य फल प्राप्त थाय छे, तथा सूर्यग्रहणना समय कुरुक्षेत्र में दक्षिणा सहित यज्ञ करीने हाथी घोड़ा ने स्वर्णनु दान करवाथी जे फल प्राप्त थाय छे, तेज फल अपरा एकादशीना सेवन थी मनुष्य ने प्राप्त थी जाय छे। अपरानो उपवास करीने भगवान वामननी पूजा करवाथी मनुष्य सर्व पापोथी मुक्त थईने श्री विष्णु लोक में प्रतिष्ठित थाय छे। आ महात्म्यने वाँचे के सांभळे तेने सहस्त्र गोदाननु फल मळे छे। युधिष्ठिरे कह्युं, हे जनार्दन, अपरानु संपूर्ण महात्म्य मैं सांभळी लीधुं, हवे जेठना शुक्ल पक्षनी एकादशीनु वर्णन करो। भगवान श्री कृष्ण बोलिया, हे राजन, आनु वर्णन परम धर्मात्मा सत्यवती नंदन व्यास जी करशे, केम के तेओ संपूर्ण शास्त्रोना तत्वज्ञ अने वेद वेदांगोना पारंगत विद्वान छे। त्यारे वेद व्यास जीए कह्युं, बन्ने पक्षोनी एकादशीए भोजन न करवुं, द्वादशीए स्नान करीने पवित्र थईने पुष्प द्वारा भगवान केशवनी पूजा करीने नित्य कर्म समाप्त कर्या पछी प्रथम ब्राह्मणों ने भोजन करावीने अंते पोते भोजन करवू। हे राजन, जन्म सूतक अने मृत्यु सूतक में पण एकादशीए भोजन करवू नहीं। आ सांभळीने भीमसेन बोलिया, हे परम बुद्धिमान पितामह, मारी बात सांभळो। राजा युधिष्ठिर, माता कुंती, द्रौपदी, अर्जुन, नकुल अने सहदेव आ बधा एकादशीए कदी भोजन करता नथी, तथा मने पण हमेशा एवं ज कहे छे के भीमसेन, तमे पण एकादशीए जमशो नहीं, परंतु हूँ आ बधाने कही दऊं छू के मारा थी भूख्या रहेवातु नथी। भीमसेन नी वात सांभळीने व्यासजीए कह्युं, जो तमने स्वर्गलोकनी प्राप्ति अभिष्ट छे अने नरकनी धृणा करता हो तो बन्ने पक्षोनी एकादशीए भोजन करशो नहीं। भीमसेन बोल्या, हे महाबुद्धिमान पितामह, हूँ तमने साचू कहूँ छू के एक वार भोजन करीने पण मारा थी व्रत थई शकतुं नथी, पछी उपवास तो मारा थी थाय ज कई रीते? मारा पेट में वृक नामनो अग्नि सदा प्रज्वलित रहे छे, तेथी जारे हूँ बहु वधारे जमू छू त्यारे ज ते शांत थाय छे। तेथी हे महामुनि, हूँ वर्ष में मात्र एक ज उपवास करी शकुं छू जेनाथी स्वर्ग प्राप्ति सुलभ थाय तथा कल्याण पण थई जाय एवं कोई एक व्रत नक्की करीने बताओ, हूँ तेनु यथोचित रूपे पालन करीश। व्यासजीए कह्युं, भीम, જેઠ માસમાં સૂર્ય વૃષભ રાશિમાં હોય કે મિથુન રાશિ પર શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરો। માત્ર કોગળા કે આચમન કરવા પૂરતું મુખમાં જળ નાખી શકો છો। તે સિવાય કોઈ પ્રકારનું જળ વ્રત કરનારે મુખમાં ન લેવું, અન્યથા વ્રત ભંગ થઈ જાય છે। એકાદશી એ સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય પાણી ન પીએ તો આ વ્રત પૂરું થાય છે। ત્યાર પછી દ્વાદશીએ નિર્મળ પ્રાતઃકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન આપવું। આ પ્રમાણે બધું કાર્ય પૂરું કરીને વ્રત કરનારે બ્રાહ્મણોની સાથે ભોજન કરવું। વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે તે બધાનું ફળ નિર્જળા એકાદશીના સેવનથી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એમાં જરા પણ સંદેહ નથી। શંખ ચક્ર અને ગદાધારી ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો મનુષ્ય બધું છોડીને એકમાત્ર મારા શરણમાં આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે તો તે બધા પાપોથી છૂટી જાય છે। એકાદશીનું વ્રત કરનારની પાસે વિશાળકાય વિકૃત આકૃતિ અને કાળા વર્ણવાળા દંડ પાસધારી ભયંકર યમદૂત આવતા નથી। અંત સમયે પિતાંબરધારી સૌમ્ય સ્વભાવના હાથમાં સુદર્શન ધારણ કરવાવાળા અને મનોવેગી વિષ્ણુ દૂત આવીને આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુધામમાં લઈ જાય છે। તેથી નિર્જળા એકાદશી યત્નપૂર્વક ઉપવાસ કરવો જોઈએ। તમે પણ સર્વ પાપોની શાંતિને માટે યત્ન સાથે ઉપવાસ અને શ્રીહરિનું પૂજન કરો। સ્ત્રી હોય કે પુરુષ, જો તેણે મેરુ પર્વત જેટલું પાપ કર્યું હોય તો તે બધું એકાદશીના વ્રતથી ભસ્મ થઈ જાય છે। જો મનુષ્ય તે દિવસે જળ ન પીવાના નિયમનું પાલન કરે છે તે પુણ્યનો ભાગી થાય છે, અર્થાત તેને એક એક પહોરમાં કોટી કોટી સુવર્ણ મુદ્રાઓના દાનનું ફળ પ્રાપ્ત થાય છે। મનુષ્ય નિર્જલા એકાદશીના દિવસે સ્નાન, દાન, જપ, હોમ વગેરે જે કાંઈ કરે છે તે બધું અક્ષય થઈ જાય છે, એવું ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે। નિર્જળા એકાદશીએ વિધિપૂર્વક ઉપવાસ કરીને મનુષ્ય વૈષ્ણવ પદને પ્રાપ્ત કરી લે છે। જે મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે। આ લોકમાં તે ચાંડાળ જેવો છે અને મૃત્યુ બાદ તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે। એકાદશ્યામ દિને યો અન્નમ ભુંકતે પાપમ ભુનક્તિ સહ ઇહ લોકે ચ ચાંડાલો મૃત પ્રાપ્નોતિ દુર્ગતિમ। 53માં અધ્યાયનો 43-44 શ્લોક સંખ્યા। જે જેઠ માસના શુક્લ પક્ષમાં એકાદશી ઉપવાસ કરીને દાન આપશે તેમને પરમપદની પ્રાપ્તિ થશે। જેમણે એકાદશીનો ઉપવાસ કર્યો છે તે બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોર, ગુરુદ્રોહી હોય તો પણ મુક્ત થઈ જાય છે। હે કુંતી નંદન, નિર્જલા એકાદશીના દિવસે શ્રદ્ધાવાન સ્ત્રી પુરુષને માટે જે વિશેષ દાન અને કર્તવ્ય છે તે સાંભળો। તે દિવસે જળમાં શયન કરવાવાળા ભગવાન વિષ્ણુનું પૂજન અને જલમય ધેનુનું દાન કરવું જોઈએ, અથવા પ્રત્યક્ષ ધેનુ એટલે કે ગાય અથવા ઘૃતમય ધેનુનું દાન કરવું જોઈએ। પર્યાપ્ત દક્ષિણા અને વિવિધ પ્રકારના મિષ્ટાનો દ્વારા બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ। આમ કરવાથી બ્રાહ્મણો સંતુષ્ટ થાય છે અને બ્રાહ્મણોના સંતુષ્ટ થવાથી શ્રી હરિ મોક્ષ પ્રદાન કરે છે। જેમણે સમ, દમ અને દાનમાં પ્રવૃત્ત થઈને શ્રી હરિની પૂજા અને રાત્રિ જાગરણ કરીને આ નિર્જલા એકાદશીનું વ્રત કર્યું છે તેમણે પોતાના સહિત પાછળની 100 પેઢીઓને અને આવનારી 100 પેઢીઓને ભગવાન વાસુદેવના ધામમાં પહોંચાડી દીધા છે। નિર્જલા એકાદશીના દિવસે અન્ન, વસ્ત્ર, ગાય, જળ, સૈયા, આસન, કમંડળ તથા છત્રીનું દાન કરવું જોઈએ। અન્નમ વસ્ત્રમ તથા ગાવો જલમ સૈયાસનમ શુભમ કમંડલુસ તથા છત્રમ દાતવ્યમ નિર્જલા દિને। 53માં અધ્યાયનો 53મો શ્લોક। જે સુપાત્ર બ્રાહ્મણને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાન પર બેસીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। જે આ એકાદશીના મહિમાને ભક્તિપૂર્વક સાંભળે છે તથા જે ભક્તિપૂર્વક તેનું વર્ણન કરે છે તે બંને સ્વર્ગલોકમાં જાય છે। ચતુર્દશી યુક્ત અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ હોય ત્યારે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તેવું જ ફળ આના શ્રવણથી પણ મળે છે। પહેલા દાતણ કરીને એવો નિયમ લેવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાના માટે એકાદશીએ નિરાહાર રહીને આચમન સિવાયના જળનો પણ ત્યાગ કરીશ। દ્વાદશીએ દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ। ગંધ, પુષ્પ, ધૂપ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો સંકલ્પ કરીને નીચેનો મંત્ર बोलो देव देव ऋषिकेश संसार वर्ण वतारक उदकुंभ प्रदानेन नय माम परमाम गति। 53 अध्याय 60 श्लोक। संसार सागर थी तारवा वाला देवाधिदेव ऋषिकेश आ जड़ना घड़ानु दान करवाथी तमे मने परम गति आप। हे भीमसेन, जेठ मास मा शुक्ल पक्षनी जे शुभ एकादशी होय छे तेनु निर्जल व्रत करवू जोईए तथा ते दिवसे श्रेष्ठ ब्राह्मणों ने साकरनी साथे जड़ना घड़ावनु दान करवू जोईए। आ प्रमाणे करवाथी मनुष्य भगवान विष्णुना समीप पे पहोंचीने आनंदनो अनुभव करे छे। त्यार पछी द्वादशीए ब्राह्मण भोजन कराव्या पछी स्वयं भोजन करूं, जे आ प्रमाणे पूर्ण रूपे पाप नाशीनी एकादशीनु व्रत करे छे ते बधा पापोथी मुक्त थईने अनामय पदने प्राप्त थाय छे। आ सांभळीने भીમસેને પણ આ એકાદશીનું વ્રત શરી કરી દીધું। ત્યારથી આ લોકમાં એ પાંડવ દ્વાદશીના નામે પ્રસિદ્ધ છે। અધ્યાય 20 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।